શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 63 શુભ વિવંશ ખનિનેત્ર કરંધમ અવિક્ષિત તથા મરુતના ચરિત્ર. માર્કંડેજી કહે છે, રાજા ખનિત્રના પુત્ર શુપે પણ રાજ્ય મળ્યા પછી પિતાની જેમ જ ધર્મપૂર્વક પ્રજાજનોનું પાલન કર્યું. તેઓ દાનશીલ અને અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હતા. તેમણે શત્રુ અને મિત્ર બધાને પ્રતિ સમાન ભાવ રાખ્યો હતો. એક દિવસ મહારાજ શુભ પોતાના રાજ સિંહાસન પર બેઠા હતા. તે સમયે સુત અને બંદીજનોએ કહ્યું, મહારાજ, પૂર્વકાળમાં શુભ નામના રાજા થયા હતા તેવા આપ પણ છો. પ્રાચીન રાજા શુભ બ્રહ્માજીના પુત્ર હતા. તેમનું ચરિત્ર જેવું હતું તેવું જ આપનું પણ છે. પહેલાના રાજા ક્ષુપ ગાય અને બ્રાહ્મણોનો કર લેતા ન હતા તથા તે મહાત્માએ પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલા છઠ્ઠા ભાગ દ્વારા પૃથ્વી પર અનેક યજ્ઞો કર્યા હતા. રાજા બોલ્યા, મારા જેવો કયો મનુષ્ય તે રાજાઓની બરાબરી કરી શકે? છતાં ઉત્તમ આચરણવાળા પુરુષો જેવા કાર્ય કરવાને પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તેથી અત્યારે હું જે પ્રતિજ્ઞા કરું છું તે સાંભળો. હું મહારાજ શુભના ચરિત્રનું અનુસરણ કરીશ તથા ખેતીનો અભાવ હોય અથવા તેનો અભાવ દૂર થયા પછી 3-3 યજ્ઞોનું અનુષ્ઠાન કરીશ. મારી આ પ્રતિજ્ઞા સંપૂર્ણ ભૂમંડળને માટે છે. આજ સુધી ગો અને બ્રાહ્મણોએ રાજ્યને કર આપ્યો છે, તે બધો તેમની સેવામાં જ પાછો આપીશ. આવી પ્રતિજ્ઞા કરીને રાજા ક્ષુપે એ પ્રમાણે જ કર્યું. તેઓ ખેતી નાશ પામવાથી 3-3 યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હતા. પૂર્વે ગો બ્રાહ્મણોએ જેટલો કર આપ્યો હતો એ તેમણે પાછો આપી દીધો. તેમની પત્ની પ્રમથાના ગર્ભથી વીર નામનો પુત્ર ઉત્પન્ન થયો. તેમણે પોતાના પરાક્રમથી પૃથ્વીના સમસ્ત રાજાઓને પોતાને વશ કરી લીધા હતા. વિદર્ભ રાજકુમારી નંદિની તેની પત્ની હતી, જેના ગર્ભથી તેણે વિવિંસ નામના પુત્રને જન્મ આપ્યો. વિવિંસ પણ મહાન બળવાન રાજા થયો. તેના શાસનકાળમાં વસ્તી વધારે થઈ જવાથી સમગ્ર પૃથ્વી મનુષ્યોથી ભરાઈ ગઈ હતી. વર્ષા યથાસમયે થતી હતી. પૃથ્વી પર ખેતી ભરપૂર થતી હતી. તે અન્ન મનુષ્ય માટે પુષ્ટિકારક હતું, પરંતુ તે પુષ્ટિ ઉન્માદ પેદા કરનારી ન હતી. લોકોની પાસે જે ધનનો સંગ્રહ થયો હતો તેનું તેમને અભિમાન થતું ન હતું. વિવિંસના પ્રતાપથી શત્રુઓ સદા ભયભીત રહેતા હતા. પ્રજા સ્વસ્થ હતી અને સુહૃદ વર્ગ સારી રીતે પૂજિત થઈને પ્રસન્નતા પ્રાપ્ત કરતો હતો. રાજા વિવિંસ અનેક યજ્ઞો અને સારી રીતે પૃથ્વીનું પાલન કરીને સંગ્રામમાં વીર ગતિને પ્રાપ્ત થઈને અહીંથી ઇન્દ્રલોકમાં ચાલ્યો ગયો. વિવિંસનો પુત્ર ખનિનેત્ર થયો, જે મહાન બળવાન અને પરાક્રમી હતો. તેના યજ્ઞોમાં ગંધર્વો વિસ્મિત થઈને આ ગાથા ગાયા કરતા હતા, ખનિનેત્ર જેવો બીજો રાજા આ પૃથ્વી પર થશે નહીં, કેમ કે તેમણે 10,000 યજ્ઞ પૂરા કરીને સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વી દાન આપી દીધી હતી. મહાત્મા બ્રાહ્મણોને સંપૂર્ણ પૃથ્વીનું દાન આપીને તેમણે તપસ્યાથી દ્રવ્યનો સંગ્રહ કર્યો અને તેના દ્વારા પૃથ્વીને છોડાવી રાજા ખનિનેત્રે 67,667 યજ્ઞો કર્યા હતા અને બધા યજ્ઞોમાં પ્રચુર દક્ષિણા આપી હતી. રાજાને કોઈ પુત્ર ન હતો, તે માટે તેઓ પાપનાશીની ગોમતીના તટ પર ગયા અને ત્યાં મન, વાણી અને શરીરનો સંયમ કરીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. સંતાન માટે તેમણે ઇન્દ્રની સ્તુતિ કરી. તેમના સ્તોત્ર, તપસ્યા અને ભક્તિથી સંતુષ્ટ થઈને ઇન્દ્રે કહ્યું, રાજન, હું તમારા પર પ્રસન્ન છું, કોઈ વરદાન માંગો. રાજા બોલ્યા, દેવેશ્વર, મારે પુત્ર નથી, તેથી આપની કૃપાથી મને પુત્ર પ્રાપ્ત થાય. તે પુત્ર સમસ્ત શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ, અક્ષય ઐશ્વર્યયુક્ત, ધર્મપાલક તથા ધર્મજ્ઞ હોય. ઇન્દ્રે એવમ અસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. રાજાનો મનોરથ પૂર્ણ થઈ ગયો. હવે તેઓ ત્યાંથી પાછા નગરમાં આવ્યા. ત્યાં તેઓ વિધિપૂર્વક યજ્ઞનું અનુષ્ઠાન તથા ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. તે સમયે ઇન્દ્રની કૃપાથી તેમને એક પુત્ર થયો, જેનું તેનું નામ બલાશ્વ રાખ્યું. પછી રાજાએ પુત્રને અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન આપ્યું. પિતાના મૃત્યુ પછી બલાશ્વ રાજસિંહાસન પર બેઠા. ત્યારે તેણે પૃથ્વીના બધા રાજાઓને પોતાના વશમાં કરી લીધા, પરંતુ મોટી સંખ્યામાં પરાક્રમી રાજા જે બધી રીતે સાધન સંપન્ન હતા તે બધાએ મળીને બલાશ્વની રાજધાનીને ઘેરી લીધી. નગર પર આક્રમણ થયું જાણીને રાજા બલાશ્વને ભારે ક્રોધ થયો, પરંતુ તેમનો ખજાનો બહુ જ થોડો રહી ગયો હતો, તેથી સૈનિક બળ ઓછું થઈ જવાથી તે અત્યંત વિકળ થઈ ગયા. જ્યારે તેમને બીજો કોઈ રસ્તો ન દેખાયો ત્યારે તેઓ આર્ત થઈને બંને હાથ મોઢા ઉપર મૂકીને ઊંડા શ્વાસ લેવા લાગ્યા. પછી તો એમના હાથની આંગળીઓના છિદ્રથી મુખના વાયુથી પ્રેરિત થઈને હજારો યોદ્ધા રથ હાથી અને ઘોડા નીકળવા લાગ્યા. ક્ષણવારમાં રાજાનું નગર વિશાળ સેનાથી ભરાઈ ગયું. ત્યારે તે વિશાળ સેના સહિત નગરમાંથી બહાર નીકળીને તેમણે તે શત્રુ રાજાઓને પરાસ્ત કરી દીધા અને બધાને પોતાને આધીન કરીને તેના પર કર લગાવી દીધો. કરનું દમન કરીને હાથોને ફૂંકીને તેમણે વિશાળ સેના ઉત્પન્ન કરી હતી, તેથી તે બલાશ્વ રાજા કરંધમ નામે પ્રસિદ્ધ થયા. કરંધમ ધર્માત્મા પ્રાણીઓના મિત્ર તથા ત્રણેય લોકમાં વિખ્યાત હતા. જ્યારે રાજા સંકટમાં પડ્યા હતા ત્યારે સાક્ષાત તેમનો ધર્મ આવીને શત્રુનાશક સેના આપી ગયો અને પછી સ્વયં તેને અદૃશ્ય કરી દીધી. રાજા વીર્યચંદ્રની સુંદર કન્યા વીરાએ, જે ઉત્તમ વ્રતોનું પાલન કરનારી હતી, સ્વયંવરમાં મહારાજ કરંધમનું વર્ણન કર્યું. તેના ગર્ભથી અવિક્ષિત નામનો પુત્ર ઉત્પન્ન થયો. તેના નામનું કારણ સાંભળો. પુત્રના જન્મ પછી રાજા કરંધમે તેના ગ્રહ વગેરે વિશે જ્યોતિષીઓને પૂછ્યું ત્યારે જ્યોતિષીઓએ કહ્યું, મહારાજ, આપનો પુત્ર ઉત્તમ મુહૂર્ત, શ્રેષ્ઠ લગ્ન અને નક્ષત્રમાં ઉત્પન્ન થયો છે, તેથી આ મહાન પરાક્રમી પરમ સૌભાગ્યવાન તથા બહુ બળવાન થશે. બૃહસ્પતિ અને શુક્ર સાતમા સ્થાનમાં તથા ચંદ્રમાં ચોથા સ્થાનમાં રહીને આ બાળકને જુએ છે. 11મા સ્થાનમાં રહેલો બુધ પણ એને જુએ છે. સૂર્ય, મંગળ અને શનિની દ્રષ્ટિ પડતી નથી, તેથી આ સર્વ પ્રકારની સંપત્તિઓથી યુક્ત થશે. જ્યોતિષોની વાત સાંભળીને રાજા કરંધમને બહુ આનંદ થયો. તેમણે કહ્યું, આને બૃહસ્પતિ અને બુધ જુએ છે અને સૂર્ય, શનિ તથા મંગળની દ્રષ્ટિ આ અવિકસિત અદૃષ્ટ છે, તેથી આનું નામ અવિકસિત થશે. અવિકસિત કહેતા અદૃષ્ટ. કરંધમના પુત્ર અવિકસિત વેદ વેદાંગના પારંગત વિદ્વાન થયા. તેમણે મુનિવર કણવના પુત્ર પાસે સંપૂર્ણ શસ્ત્રવિદ્યા ગ્રહણ કરી. તેઓ રૂપમાં અશ્વિની કુમાર, બુદ્ધિમાં બૃહસ્પતિ, કાંતિમાં ચંદ્રમા, તેજમાં સૂર્ય, ધૈર્યમાં સમુદ્ર અને ક્ષમામાં પૃથ્વી સમાન હતા. વીરતામાં તો તેમની સમાનતા કરનાર તો કોઈ હતું જ નહીં. એક સમયની વાત છે, તેઓ વૈદિશના રાજા વિશાલની કન્યા વૈશાલીને પ્રાપ્ત કરવા માટે તેના સ્વયંવરમાં ગયા. તે સુંદર દંત પંક્તિઓવાળી કન્યા બધા રાજાઓની ઉપેક્ષા કરીને જઈ રહી હતી. દરમિયાન અવિક્ષિતે તેને બળપૂર્વક પકડી લીધી. તેમને પોતાના બળનું બહુ અભિમાન હતું. તેમના કાર્યથી અન્ય સમસ્ત રાજાઓ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાનું અપમાન થયું, તેથી તેઓ ખિન્ન થઈને એકબીજાને કહેવા લાગ્યા, અનેક બળવાન રાજાઓની સામે કોઈ એક દ્વારા સ્ત્રીનું અપહરણ થાય અને તમે બધા તેને ક્ષમા કરી દો તો આ ધિક્કારને યોગ્ય વાત છે. ક્ષત્રિય એ છે જે દુષ્ટ પુરુષ દ્વારા સતાવવામાં આવનારની રક્ષા કરે, તેની ક્ષતિ ન થવા દે. જે આવું કરતા નથી તેઓ પોતાને વ્યર્થ ક્ષત્રિય કહે છે. સંસારમાં કયો મનુષ્ય મૃત્યુથી ડરતો નથી, પરંતુ યુદ્ધ ન કરનાર પણ કોણ અમર રહ્યો છે? આવો વિચાર કરીને શસ્ત્રધારી ક્ષત્રિયોએ પુરુષાર્થનો ત્યાગ કરવો ન જોઈએ. આ સાંભળીને જ્યારે રાજા ક્રોધિત થઈ ગયા અને હથિયાર લઈને ઊભા થઈ ગયા. કેટલાક રથ પર જઈને બેઠા, કેટલાક હાથી અને ઘોડા પર સવાર થયા, તથા બીજા બધા રાજા ક્રોધપૂર્વક પેદલ ચાલીને જ અવિક્ષિત સાથે યુદ્ધ કરવા જઈ પહોંચ્યા. અવિક્ષિત એકલા હતા, તેમના વિરોધમાં મોટી સંખ્યામાં રાજા અને રાજકુમાર હતા. તેમની વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું. તલવાર, શક્તિ, ગદા અને ધનુષ્ય બાણ લઈને સમસ્ત રાજા અવિક્ષિત પર પ્રહાર કરવા લાગ્યા તથા રાજકુમાર અવિક્ષિત પણ એકલા જ તે બધા રાજાઓ સાથે લડવા લાગ્યા અને સેંકડો બાણ મારીને તેમને ઘાયલ કરવા લાગ્યા. અવિક્ષિતે કોઈને કોઈનો હાથ કાપી નાખ્યો, કોઈની ગરદન ઉડાવી દીધી, કોઈની છાતી વીંધી નાખી અને કોઈને વૃક્ષમાં પ્રહાર કર્યો. શત્રુઓના બાણ આવતાની સાથે તેઓ કાપીને બે ટુકડા કરી નાખતા હતા. કોઈની તલવાર કાપી નાખતા હતા અને કોઈનું ધનુષ્ય ખંડિત કરી નાખતા હતા. કોઈ રાજકુમાર પોતાનું કવચ કપાઈ જવાથી પલાયન થઈ ગયો, બીજો અવિક્ષિતના બાણથી ઘાયલ થઈને પેદલ જ રણભૂમિમાંથી ભાગી ગયો. આ પ્રમાણે રાજાઓની સંપૂર્ણ મંડળી વ્યાકુળ થઈ ઉઠી. ત્યારે 700 વીર મરવાનો નિશ્ચય કરીને યુદ્ધમાં રત રહ્યા. તે બધાને પોતાના ઉત્તમ કુળ, યુવાની અને વીરતાની લાજ રાખવી હતી. જ્યારે સંપૂર્ણ સેના પરાસ્ત થઈને ભાગવા લાગી ત્યારે તે 700 રાજા એકસાથે મળીને અવિક્ષિત સાથે યુદ્ધ કરવા લાગ્યા. અવિક્ષિત અત્યંત ક્રોધપૂર્વક ધર્મયુદ્ધના નિયમ પ્રમાણે લડવા લાગ્યા. તેમણે તે બધાના હથિયારોને કવચોને કાપી નાખ્યા. ત્યારે તે રાજાઓએ ધર્મથી વિમુખ થઈને ચારે બાજુથી અવિક્ષિતને ઘેરી લીધો અને ચારે બાજુથી તેમને હજારો બાણોથી વીંધવા લાગ્યા. અનેક પ્રહારોથી પીડિત થઈને તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા અને અત્યંત વિહ્વળ થઈને પૃથ્વી પર પડી ગયા. આ સ્થિતિમાં તે બધાએ મળીને તેને બાંધી દીધા અને રાજા વિશાલની સાથે વૈદિશ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી રાજા કરંધમ, તેમની પત્ની વીરા તથા અન્ય રાજાઓએ અવિક્ષિતને બંધન બનાવવાના સમાચાર સાંભળ્યા. કેટલાક લોકોએ કરંદમને કહ્યું, મહારાજ, તે બધા રાજા વધ કરવાને યોગ્ય છે જેમણે મોટી સંખ્યામાં ભેગા મળીને એકલા રાજકુમારને અધર્મપૂર્વક બાંધ્યા છે. બીજા બોલ્યા, તમે ચૂપચાપ કેમ બેઠા છો? તરત જ સેના તૈયાર કરો. આ દુષ્ટ વિશાલને તથા અહીં આવેલા અન્ય સમસ્ત રાજાઓને બાંધી લો. આ બધાની વાત સાંભળીને વીરપુત્રા વીરાએ, જે વીરવંશમાં ઉત્પન્ન થયેલી પતિની પત્ની હતી, હર્ષ સાથે કહ્યું, રાજાઓ, મારા પુત્રે સમસ્ત રાજાઓને જીતીને જે બળપૂર્વક કન્યાને પોતાના અધિકારમાં કરી લીધી છે એ યોગ્ય જ કર્યું છે. તેના માટે મનમાં ચિંતા કરવાની જરૂર નથી. તેનું યુદ્ધમાં બંદી થવું પ્રશંસાની જ વાત છે. હવે તમારા ઉપર પણ અસ્ત્રોશસ્ત્રો પડવાનો સમય આવી ગયો છે. યુદ્ધ માટે શીઘ્રતા કરો. પોતપોતાના રથ પર સવાર થઈ જાઓ. હાથી, ઘોડા અને સારથીઓને પણ જલ્દી તૈયાર કરો. વિલંબ કરશો નહીં. જે સૌને પરાસ્ત કરીને શોભાયમાન થાય છે તે જ સૂર છે. જેમ સૂર્ય અંધકારને દૂર કરીને પ્રકાશિત થાય છે તે જ પ્રમાણે સુરવીર શત્રુઓને હરાવીને યશસ્વી થાય છે. આ પ્રમાણે પત્નીના ઉત્સાહિત કરવાથી રાજા કરંધમે પુત્રના શત્રુઓનો વધ કરવા માટે સેનાને તૈયાર રહેવાની આજ્ઞા આપી. ત્યાર પછી તેમનું વિશાલ અને તેમના સાથીઓ સાથે ઘોર યુદ્ધ થયું. 3 દિવસ સુધી યુદ્ધ થયા બાદ વિશાલ અને તેમના સહાયક રાજાઓ જ્યારે પરાજિત થઈ ગયા ત્યારે રાજા વિશાલ હાથમાં અર્ધ લઈને મહારાજ કરંધમ પાસે આવ્યા. તેમણે બહુ પ્રેમથી કરંધમનું પૂજન કર્યું, તેમના પુત્ર અવિક્ષિતને બંધનમાંથી મુક્ત કરી દીધો. રાજાએ એક રાત્રિ ત્યાં સુખપૂર્વક વ્યથિત કરી. બીજા દિવસે રાજા વિશાલ પોતાની કન્યાને સાથે લઈને મહારાજ કરંધમ પાસે આવ્યા. તે સમયે અવિક્ષિતે પોતાના પિતાની સામે જ કહ્યું, હવે હું આને તથા બીજી કોઈ યુવતીને ગ્રહણ કરીશ નહીં, કેમ કે તેની નજર સામે શત્રુઓ દ્વારા યુદ્ધમાં પરાસ્ત થઈ ગયો. હવે આપ આના લગ્ન કોઈ અન્ય સાથે કરી દો, અથવા જેનો યશ અને પરાક્રમ અખંડિત હોય, અથવા જેને શત્રુઓના હાથે અપમાનિત ન થવું પડ્યું હોય. પુરુષ સબળ હોવાના કારણે સ્વતંત્ર હોય છે અને સ્ત્રીઓ અબળા હોવાથી સદા પરતંત્ર રહે છે. પરંતુ જ્યાં પુરુષ પણ બીજાને પરતંત્ર થઈ ગયો ત્યાં તેનામાં મનુષ્યતા જ શું રહી ગઈ? ત્યારે આની સામે જ રાજાઓએ મને પૃથ્વી પર પાડી દીધો, ત્યારે હવે હું આને પોતાનું મોઢું કઈ રીતે દેખાડું? અવિક્ષિતની વાત સાંભળીને રાજા વિશાલે પોતાની પુત્રીને કહ્યું, બેટી, આ મહાત્માની વાત તે સાંભળી છે ને? શુભે, જેમાં તમારી રુચિ હોય એવા કોઈ બીજા પુરુષને પતિ રૂપે વરણ કરો અથવા હું જેને તમને આપી દઉં તેનો આદર કરો. કન્યા બોલી, પિતાજી, જોકે સંગ્રામમાં આમના પરાક્રમ અને યશની ક્ષતિ થઈ છે, છતાં તેઓ તેમાં ધર્મને અનુકૂળ વર્તાવ કરતા રહ્યા છે. આ એકલા હતા છતાં ઘણા બધાએ મળીને આમને પરાસ્ત કર્યા છે, તેથી વાસ્તવમાં આમનો પરાજય થયો એમ કહેવું યોગ્ય નથી. યુદ્ધને માટે જ્યારે ઘણા રાજાઓ આવ્યા ત્યારે આ સિંહની જેમ તેમાં એકલા ઘૂસી ગયા અને નિરંતર પરાક્રમપૂર્વક તેમનો સામનો કરતા રહ્યા. આથી આમનું મહાન શૌર્ય પ્રગટ થયું છે. આ વીરતા અને પરાક્રમથી યુક્ત થઈને ધર્મયુદ્ધ કરતા હતા. આ સમયે સમસ્ત રાજાઓએ મળીને આમના પર અધર્મપૂર્વક વિજય મેળવ્યો છે, તેથી આમાં આમના માટે લજ્જાની કઈ વાત છે? તાત, હું આમના રૂપ માત્રથી આસક્ત થઈ ગઈ છું એવી વાત નથી. આમની વીરતા, પરાક્રમ અને ધીરતા વગેરે સદગુણ મારા ચિત્તનું આકર્ષણ કરે છે, તેથી હવે વધારે કહેવાની શી જરૂર છે? આપ મારા માટે મહારાજ પાસે આ જ મહાનુભાવની યાચના કરો. આમના સિવાય બીજો કોઈ પુરુષ મારો પતિ થઈ શકે તેમ નથી, વિશાલે કહ્યું. રાજકુમાર, મારી પુત્રીએ બહુ સુંદર વાત કહી છે, એમાં સંદેહ નથી કે તમારા જેવો વીર કુમાર બીજો આ ભૂતલ પર નથી. તમારા શૌર્યની ક્યાંય ક્ષમતા નથી, તમારું પરાક્રમ અનંત છે. વીર, તમે મારી કન્યાનું પાણી ગ્રહણ કરીને મારા કુળને પવિત્ર કરો. ત્યારે મહારાજ કરણધમે પોતાના પુત્રને સમજાવતા કહ્યું, બેટા, તમે રાજા વિશાલની કન્યાને સ્વીકાર કરો. આ સુંદરીનો તમારા પ્રત્યે દૃઢ અનુરાગ છે. રાજકુમારે કહ્યું, પિતાજી, મેં પહેલા આપની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેથી એવી આજ્ઞા આપો જેનું પાલન કરી શકું. તે રાજકુમારનો સ્પષ્ટ વિચાર જોઈને વિશાલે વ્યાકુળ થઈને પોતાની કન્યાને કહ્યું, બેટી, હવે તમે આમના પરથી પોતાનું મન હટાવી લો અને બીજાનું પતિરૂપે વરણ કરો. અહીં ઘણા રાજકુમાર છે. કન્યા બોલી, પિતાજી, જો આ મને ગ્રહણ કરવા ન ચાહતા હોય તો હું તપસ્યા કરીને તેમને મારા પતિ બનાવીશ. આ જન્મમાં આમના સિવાય બીજો કોઈ મારો પતિ નહીં થાય. ત્યાર પછી રાજા કરણધમ રાજા વિશાલની સાથે પ્રસન્નતાપૂર્વક 3 દિવસ રોકાયા, પછી પોતાના નગરમાં પાછા આવ્યા. અવિક્ષિતને તેમના પિતા તથા અન્ય રાજાઓએ પ્રાચીન દ્રષ્ટાંતો આપીને બહુ સમજાવ્યા, તેથી તેઓ પણ નગરમાં પાછા આવ્યા. રાજકન્યા વૈશાલીની પોતાના બંધુ બાંધવોની વિદાય લઈને વનમાં ચાલી ગઈ અને ત્યાં દૃઢ વૈરાગ્યમાં સ્થિત થઈને નિરાહાર રહીને તે તપસ્યા કરવા લાગી. 3 મહિના ઉપવાસ કર્યા બાદ તેને બહુ પીડા થઈ. તે અત્યંત દુર્બળ થઈ ગઈ અને તેના શરીરની એક એક નાડીઓ દેખાવા લાગી. તેનો ઉત્સાહ મંદ પડી ગયો. તે મરણાસન્ન થઈ ગઈ. ત્યારે તે રાજકુમારીએ શરીર ત્યાગી દેવાનો વિચાર કર્યો. તેનો અભિપ્રાય જાણીને દેવતાઓએ તેની પાસે એક દૂત મોકલ્યો. દૂતે ત્યાં આવીને કહ્યું, રાજકુમારી, હું દેવતાઓનો દૂત છું. દેવતાઓએ જે કાર્ય માટે મને તમારી પાસે મોકલ્યો છે તે સાંભળો. આ માનવ શરીર અત્યંત દુર્લભ છે, તમે અકારણ તેનો પરિત્યાગ ન કરો. કલ્યાણી, તમે ચક્રવર્તી રાજાના જનની થશો. તમારો પુત્ર પોતાના શત્રુઓનો સંહાર કરીને 7 દ્વીપની પૃથ્વીનું અખંડ રાજ્ય કરશે. ક્યાંય પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં થાય. તે ચારે વર્ણોને પોતપોતાના ધર્મમાં સ્થાપિત કરીને તે બધાનું પાલન કરશે. લૂંટારા, મલેચ્છો અને દુષ્ટોનો વધ કરશે. ઉત્તમ દક્ષિણાઓવાળા વિવિધ પ્રકારના યજ્ઞ કરશે. તેના દ્વારા 6 અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન થશે. તે દૂત આકાશમાં જ ઊભો હતો. તેના શરીર પર દિવ્યહાર અને ચંદન શોભી રહ્યા હતા. તેને આ રૂપમાં જોઈને રાજકુમારીએ કહ્યું, તમે દેવતાઓના દૂત છો એમાં લગીરે સંદેહ નથી. ખરેખર તમે સ્વર્ગથી અહીં આવ્યા છો. પરંતુ તમે જ કહો, પતિ વિના મને પુત્ર કઈ રીતે થશે? મેં પિતાજી સમક્ષ એવી પ્રતિજ્ઞા લીધી છે કે આ જન્મમાં અવિક્ષિત સિવાય બીજો કોઈ પુરુષ મારો પતિ નહીં થાય. પરંતુ તે અવિક્ષિત મારા પિતાના તથા સ્વયં મારા કહેવા છતાં પણ મને ગ્રહણ કરવા ઈચ્છતા નથી. દેવદૂતે કહ્યું, મહાભાગે, વધારે કહેવાથી શું લાભ છે? તમને પુત્ર અવશ્ય થશે. તમે અધર્મપૂર્વક આ શરીરનો ત્યાગ ન કરો. આ જ વનમાં રહો અને પોતાના દુર્બળ શરીરનું પોષણ કરો. તપસ્યાના પ્રભાવથી સર્વ રીતે તમારું શુભ જ થશે. આમ કહીને દેવદૂત ચાલ્યો ગયો અને તે સુંદરી પોતાના શરીરનું પોષણ કરવા લાગી. ત્યાં અવિક્ષિતની વીર પ્રસવીની માતાએ કોઈ શુભ દિવસે પુત્ર અભિક્ષિતને પોતાની પાસે બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું, બેટા, હું તમારા પિતાની આજ્ઞાથી આ વ્રત કરીશ. તેનું નામ કિમિચ્છક વ્રત છે, પરંતુ તે અતિ દુષ્કર છે. છતાં તે વ્રત કરવાથી કલ્યાણ જ થશે. જો તમે કોઈ બળ અને પરાક્રમ દેખાડો તો તે અવશ્ય સિદ્ધ થઈ જશે. તમારા માટે તે અસાધ્ય હોય કે દુસાધ્ય, જો તમે તેના માટે પ્રતિજ્ઞા કરી લેશો તો હું તેનું અનુષ્ઠાન આરંભ કરી દઈશ. હવે તમારો જે વિચાર હોય તે કહો. અવિક્ષિત બોલ્યા, માં, જો પિતાજીએ તમને આજ્ઞા આપી દીધી છે તો તમે નિશ્ચિંત થઈને કિમિચ્છક વ્રતનું અનુષ્ઠાન કરો. મનમાં કોઈ પ્રકારની ચિંતા ન કરો. ત્યાર પછી મહારાણી વીરાએ ઉપવાસપૂર્વક તે વ્રતનો આરંભ કર્યો તથા શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર કુબેરની સંપૂર્ણ વિધિઓની નિધિપાલ ગણની અને લક્ષ્મીજીની બહુ ભક્તિ સાથે પૂજા કરી. તેમણે પોતાના મન, વાણી અને શરીરને કાબૂમાં કરી લીધા હતા. આ બાજુ મહારાજ કરંદમ જ્યારે એકાંતમાં બેઠા હતા તે સમયે નીતિશાસ્ત્ર વિશારદ મંત્રીઓએ તેમની પાસે જઈને કહ્યું, રાજન, આ પૃથ્વીનું શાસન કરતા આપને વૃદ્ધાવસ્થા આવી ગઈ. આપના એક જ પુત્ર છે અવિક્ષિત, જેમણે સ્ત્રીનો સંપર્ક જ છોડી દીધો છે, તેથી આપનો વંશ હવે લુપ્ત થઈ જશે. પિતરોને પિંડ અને પાણી આપનાર કોઈ રહેશે નહીં, તેથી આપ એવો કોઈ યત્ન કરો જેથી આપનો પુત્ર પિતરોનો ઉપકાર કરનારી બુદ્ધિ ગ્રહણ કરે, લગ્ન કરી લે. એ જ સમયે રાજા કરંદમના કાનોમાં અવાજ આવ્યો. રાણી વીણાના પુરોહિત યાચકોને કહી રહ્યા હતા, કોણ શું ઈચ્છે છે, કોના માટે કઈ વસ્તુ દુસાધ્ય છે તેનું સાધન કરવામાં આવે. મહારાજ કરંદમના રાણી કિમિચ્છક વ્રતનું અનુષ્ઠાન કરે છે, તેથી જેની જે ઈચ્છા હોય તે પૂરી કરવામાં આવશે. પુરોહિતની વાત સાંભળીને રાજકુમાર અવિક્ષિતે પણ રાજદ્વાર પર આવેલા સમસ્ત યાચકોને કહ્યું, મારા પરમ સૌભાગ્યવતી માતા કિમિચ્છક વ્રત કરી રહ્યા છે, તેથી મારા શરીરથી કોઈનું કોઈ કાર્ય સિદ્ધ થવાનું હોય તો તે જણાવો. બધા યાચકો સાંભળી લે, હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, આ કિમિચ્છક વ્રતના અનુષ્ઠાનના અવસર પર તમારે શું જોઈએ તે જણાવો, તે હું આપીશ. પોતાના પુત્રના મુખથી આ વાત સાંભળીને મહારાજ કરંદમ સામે આવ્યા અને બોલ્યા, હું યાચક છું, મને મારી માંગેલી વસ્તુ આપો. અવિક્ષિત બોલ્યા, તાત, આપને શું આપું, કહો. મારું કર્તવ્ય દુષ્કર હોય, સાધ્ય હોય અથવા અત્યંત દુસાધ્ય હોય, જણાવો, હું તે પૂર્ણ કરીશ. રાજાએ કહ્યું, જો તમે સત્ય પ્રતિજ્ઞ હો તો અને બધાને ઈચ્છાદાન આપતા હો તો મારા ખોળામાં પુત્રનું મુખ દેખાડો. અવિક્ષિત બોલ્યા, મહારાજ, હું આપનો એક જ પુત્ર છું અને બ્રહ્મચર્યનું પાલન મારું વ્રત છે, મારે કોઈ પુત્ર છે જ નહીં, પછી આપને પુત્રનું મુખ કઈ રીતે દેખાડું. રાજાએ કહ્યું, વધારે કહેવાથી શું લાભ, તમે બ્રહ્મચર્ય વ્રત છોડો અને પોતાની માતાની ઈચ્છા અનુસાર મને પુત્રનું મુખ દેખાડો. માર્કંડેજી કહે છે, જ્યારે પુત્રના આગ્રહ છતાં રાજાએ બીજી વસ્તુ ન માગી ત્યારે તેમણે કહ્યું, પિતાજી, હું આપને કિમિચ્છક દાન આપીને મોટા સંકટમાં પડી ગયો, હવે નિર્લજ્જ થઈને ફરી લગ્ન કરીશ. સ્ત્રીની સામે પરાસ્ત થયો અને પૃથ્વી પર પાડી દેવામાં આવેલો એવા મારે ફરીથી સ્ત્રીનો સ્વામી બનવું પડશે. આ બધું જ દુષ્કર કર્મ છે, છતાં પણ હું શું કરું, સત્યના બંધનમાં બંધાયેલો છું. આપે જે આજ્ઞા આપી છે તે કરીશ. એક દિવસ રાજકુમાર અવિક્ષિત શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં તેઓ હરણ, વાઘ, વરાહ વગેરે જંતુઓને પોતાના બાણોના નિશાન બનાવવા લાગ્યા. એટલામાં તેમને ત્યાં સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. તે ભયથી મોટે મોટેથી ઊંચા સ્વરે વારંવાર આક્રંદ કરી રહી હતી. રાજકુમાર અવિક્ષિતે ડરો નહીં, ડરો નહીં એમ કહીને પોતાના ઘોડાને તે તરફ ચાલી ગયા, તે તરફ લઈ ગયા. જ્યાંથી તે અવાજ આવી રહ્યો હતો તે નિર્જન વનમાં દનુના પુત્ર દ્રઢકેશ દ્વારા પકડી લેવામાં આવેલી તે કન્યા વિલાપ કરીને કહેતી હતી, હું મહારાજ કરંદમના પુત્ર અવિક્ષિતની પત્ની છું, પરંતુ આ નીચ દાનવ મને હરીને લઈ જઈ રહ્યો છે. જે મહારાજની સામે સમસ્ત રાજા, ગંધર્વ અને ગુહ્યક પણ ઉભા રહેવાની શક્તિ ધરાવતા નથી, જેમનો ક્રોધ, મૃત્યુ અને પરાક્રમ ઇન્દ્ર જેવું છે, તેમની પુત્રવધુ હોવા છતાં આજે હું આ દાનવના હાથે હરાઈ રહી છું. તે આ પ્રમાણે કહીને રડી રહી હતી ત્યાં જ રાજકુમાર અવિક્ષિત તરત જ આવી પહોંચ્યા. તેમણે જોયું એક અત્યંત મનોહર કન્યા છે જે સર્વ પ્રકારના આભૂષણોથી શોભી રહી છે અને હાથમાં દંડો લઈને દનુના પુત્ર દૃઢકેશ તેને પકડી રાખી છે. તે કરુણ સ્વરમાં ત્રાહી ત્રાહી પોકારી રહી છે. આ જોઈને અવિક્ષિતે તેને કહ્યું, તમે ભય ન રાખો. પછી તે દાનવને કહ્યું, ઓ દૃષ્ટ, હવે તું મરાઈ જઈશ. ભૂમંડળના સમસ્ત રાજા જેના પ્રતાપની સામે મસ્તક ઝુકાવે છે તે મહારાજ કરણધમના રાજ્યમાં કયો દૃષ્ટ જીવિત રહી શકે છે? રાજકુમારને ધનુષ લઈને આવતો જોઈને તે કૃષાંગી યુવતી વારંવાર કહેવા લાગી, આપ મને બચાવો, આ દૃષ્ટ મને હરીને લઈ જઈ રહ્યો છે. હું મહારાજ કરણધમની પુત્રવધુ અને અવિક્ષિતની પત્ની છું. સનાથ છું તો પણ આ વનમાં આ દૃષ્ટ મને અનાથની જેમ હરી લઈ જાય છે. આ સાંભળીને અવિક્ષિત તેની વાત પર વિચાર કરવા લાગ્યા. આ કઈ રીતે મારી પત્ની અને પિતાજીની પુત્રવધુ થઈ? અથવા પહેલાં તો એને છોડાવું, પછી સમજી લઈશ. પીડિતોની રક્ષા કરવા માટે જ ક્ષત્રિયો હથિયાર ધારણ કરે છે. આવો નિશ્ચય કરીને વીર અવિક્ષિતે તે ખોટી બુદ્ધિના દાનવને ક્રોધપૂર્વક કહ્યું, પાપી, જો જીવિત રહેવાની ઈચ્છા છે તો આને છોડીને ચાલ્યો જા, અન્યથા તારા પ્રાણ બચશે નહીં. આટલું સાંભળતા જ તે દાનવ તે કન્યાને છોડીને દંડાને ઉપર ઉઠાવીને અવિક્ષિત તરફ દોડ્યો. ત્યારે તેમણે પણ બાણોની વર્ષાથી તેને ઢાંકી દીધો. દાનવ બળના અભિમાનથી ઉન્મત્ત થઈ રહ્યો હતો. રાજકુમાર દ્વારા બાણો રોકાવા છતાં તેણે 100 ખીલાઓથી યુક્ત તે દંડાનો તેના ઉપર પ્રહાર કર્યો. પરંતુ રાજકુમારે પોતાના તરફ આવી રહેલા તે દંડાના બાણોથી ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી દાનવે ક્રોધિત થઈને રાજકુમાર ઉપર જે જે હથિયાર ચલાવ્યા તે બધા તેમણે બાણોથી કાપી નાખ્યા. દંડો અને હથિયારો કપાઈ જવાથી તે ભારે ક્રોધિત થયો અને તે મુક્કો મારવા માટે રાજકુમાર તરફ દોડ્યો. પાસે આવતા જ રાજકુમારે વેત સપત્ર નામના બાણથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ પ્રમાણે તે દુરાચારી દાનવના મરાઈ ગયા પછી સમસ્ત દેવતાઓએ અવિક્ષિતને સાધુવાદ આપ્યો અને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે તેમણે પોતાના પિતાનું પ્રિય કરવાની ઈચ્છાથી એક મહાપરાક્રમી પુત્ર માગ્યો. દેવતા બોલ્યા, રાજકુમાર, જેનો તમે હમણાં ઉદ્ધાર કર્યો છે એ જ કન્યાના ગર્ભથી તમને મહાબળી ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. રાજકુમારે કહ્યું, દેવતાઓ, રાજાઓથી પરાસ્ત થયા પછી મેં લગ્નનો વિચાર છોડી દીધો હતો, પરંતુ પિતાની ઈચ્છા પૂરી કરવારૂપી બંધનમાં બંધાઈને હું હવે પુત્રની અભિલાષા કરું છું. પહેલાં રાજા વિશાલની કન્યાનો મેં ત્યાગ કરી દીધો હતો, પરંતુ તેણે મારા સિવાય બીજા કોઈ પુરુષને પતિને બનાવવાનો સંકલ્પ કરી લીધો છે. તેથી તે ત્યાગમય દેવીને છોડીને ક્રૂર હૃદયનો થઈને હું બીજી સ્ત્રીને હું કઈ રીતે ગ્રહણ કરી શકું? દેવતા બોલ્યા, આજ રાજા વિશાલની કન્યાને તમારી પત્ની છે જેની તમે સદા પ્રશંસા કરો છો. આ સુંદરી તમારા માટે જ તપ કરી રહી છે. આના ગર્ભથી તમારે ચક્રવર્તી અને વીર પુત્ર ઉત્પન્ન થશે. તે 7 દ્વીપોનો શાસક તથા 1000 યજ્ઞનું અનુષ્ઠાન કરશે. કરંધમ કુમાર અવિક્ષિતને આમ કહીને સમસ્ત દેવતાઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે તેમણે તે સ્ત્રીને કહ્યું, ભીરુ, કહો તો ખરા, આ સી વાત છે? ત્યારે વૈશાલીનીએ પોતાની વાત કહેવાનો આરંભ કર્યો. નાથ, આપે જ્યારે મારો ત્યાગ કર્યો ત્યારે મને આ જીવનથી વૈરાગ થઈ ગયો અને હું બંધુ બાંધવોને છોડીને વનમાં ચાલી આવી. વીર, અહીં તપસ્યા કરીને મેં મારું શરીર ક્ષીણ કરી નાખ્યું. ત્યાર પછી આ શરીરનો ત્યાગ કરવા તત્પર થઈ ગઈ. તે સમયે દેવતાઓના દૂતે આવીને મને રોકી અને કહ્યું, તમને મહાબળવાન ચક્રવર્તી પુત્ર પ્રાપ્ત થશે જે દેવતાઓને તૃપ્ત કરશે અને અસુરોનો સંહાર કરશે. આ પ્રમાણે દેવદૂતે દેવતાઓની આજ્ઞા કહી. ત્યારે આપના સમાગમની આશાથી મેં આ દેહનો ત્યાગ ન કર્યો. માર્કંડીજી કહે છે, વૈશાલિનીની આ વચન સાંભળીને તથા કિમિચ્છક વ્રતમાં કરેલી પ્રતિજ્ઞાના સમયે પિતાના કહેલા ઉત્તમ વચનનું સ્મરણ કરીને અવિક્ષિતે તે કન્યાને પ્રેમપૂર્વક કહ્યું, દેવી, તે સમયે શત્રુઓથી પરાજિત થવાના કારણે મેં તમારો ત્યાગ કર્યો હતો અને હવે ફરી શત્રુઓને જીતીને જ તમને પ્રાપ્ત કર્યા છે. હવે બતાવો શું કરું? એ જ સમયે મય નામના ગંધર્વ શ્રેષ્ઠ અપ્સરાઓ તથા અન્ય ગંધર્વોની સાથે ત્યાં આવ્યો. ગંધર્વ બોલ્યો, રાજકુમાર, આ કન્યા વાસ્તવમાં મારી પુત્રી ભામિની છે. મહર્ષિ અગસ્ત્યના શ્રાપથી આ રાજા વિશાલની પુત્રી થઈ હતી. નાની ઉંમરમાં રમતમાં આણે અગસ્ત્ય મુનિને ક્રોધિત કરી દીધા હતા. ત્યારે તેમણે શ્રાપ આપીને કહ્યું, જા તું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થશે. ત્યારે અમે લોકોએ મુનિને પ્રસન્ન કરતા કહ્યું, બ્રહ્મર્ષે, હજી આ તદ્દન નાની બાલિકા છે, તેને સારા ખોટાનો વિવેક નથી. ત્યારે તેના દ્વારા આપનો અપરાધ થઈ ગયો છે, તેથી આના પર કૃપા કરો. ત્યારે તે મહામુનિએ કહ્યું, બાળક સમજીને મેં તેને બહુ અલ્પ શ્રાપ આપ્યો છે, હવે તે ટળી શકતો નથી. આ જ મહર્ષિનો શ્રાપ હતો જેથી આ મારી પુત્રી ભામિની રાજા વિશાલના ઘરમાં ઉત્પન્ન થઈ. તેના માટે જ હું અહીં ઉપસ્થિત થયો છું. આપ મારી આ કન્યાને ગ્રહણ કરો, એનાથી આપને ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે બહુ સારું કહીને રાજકુમારે વિધિપૂર્વક તેનું પાણી ગ્રહણ કર્યું. તે સમયે તુંબુરુ મુનિએ હવન કર્યો. દેવતા અને ગંધર્વ ગીતો ગાતા હતા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને સ્વર્ગના વાજિંત્રો વાગવા લાગ્યા. લગ્ન બાદ બંને દંપતી મહાત્મા મયની સાથે ગંધર્વ લોકમાં ગયા. અવિક્ષિત પોતાની પત્ની સાથે ત્યારે અતિ રમણીય નગરો ધ્યાનમાં અને ક્યારેક પર્વતની તળેટીમાં વિહાર કરવા લાગ્યા. ત્યાં મુનિ ગંધર્વ અને કિન્નર લોકો આ બંને માટે ભોજનની સામગ્રી, ચંદન, વસ્ત્ર, માળા તથા પીવા યોગ્ય પદાર્થ વગેરે ઉત્તમ વસ્તુઓ પ્રસ્તુત કરતા હતા. મનુષ્ય માટે દુર્લભ ગંધર્વ લોકમાં અવિક્ષિત આ પ્રમાણે ભામિનીની સાથે વિહાર કરતા રહ્યા. થોડા સમય બાદ ભામિનીએ અવિક્ષિતના પુત્રને જન્મ આપ્યો. તે મહાપરાક્રમી પુત્રનો જન્મ થયા પછી તેની પાસેથી કાર્યસિદ્ધિની અપેક્ષા રાખનારા ગંધર્વોએ બહુ મોટો ઉત્સવ કર્યો. તેમાં બધા દેવતા તથા દેવર્ષિ પણ પધાર્યા. પાતાળમાંથી નાગરાજ, શેષ, વાસુકી અને તક્ષક પણ આવ્યા. દેવતા, અસુર, યક્ષ અને ગુહ્યકોમાં જે જે મુખ્ય હતા તે બધા ઉપસ્થિત થયા. બધા મરુદગણ પણ પધાર્યા હતા. તંબુરુએ તે બાળકના જાતકર્મ વગેરે કરીને સ્તુતિપૂર્વક સ્વસ્તિ વાચન કર્યું અને કહ્યું, આયુષ્માન, તમે ચક્રવર્તી મહાપરાક્રમી, મહાબાહુ તેમજ મહાબળવાન થઈને સમસ્ત પૃથ્વીનું શાસન કરો. વીર, આ ઇન્દ્ર વગેરે લોકપાલ તથા મહર્ષિ તમારું કલ્યાણ કરે અને તમને શત્રુનાશક શક્તિ પ્રદાન કરે. પૂર્વ દિશામાં વહેનારા મરુત જેમનામાં ધૂળનો સમાવેશ થતો નથી તમારું કલ્યાણ કરે. દક્ષિણ દિશાના નિર્મળ મરુત તમને સ્વસ્થ રાખે. પશ્ચિમના મરુત ઉત્તમ પરાક્રમ આપે તથા ઉત્તરના મરુત તમને ઉત્કૃષ્ટ બળ પ્રદાન કરે. આ પ્રમાણે સ્વસ્તિ વાચન પછી આકાશવાણી થઈ, પુરોહિતે મરુત તવ, મરુત તમારું કલ્યાણ કરેનો અનેકવાર પ્રયોગ કર્યો છે, તેથી આ બાળક પૃથ્વી પર મરુતના નામે વિખ્યાત થશે. ભૂમંડળના બધા રાજા આની આજ્ઞાને આધીન રહેશે અને આ વીર બધા રાજાઓનો મુગટમણી બની રહેશે. અન્ય રાજાઓને જીતીને આ મહાપરાક્રમી ચક્રવર્તી થશે અને 7 દ્વીપોવાળી પૃથ્વીનો ઉપભોગ કરશે. યજ્ઞ કરનાર રાજાઓમાં મુખ્ય થશે તથા સમસ્ત નરેશોમાંનું શૌર્ય અને પરાક્રમ અધિક થશે. દેવતાઓમાંથી કોઈએ આકાશવાણી કરી હતી. એ સાંભળીને બ્રાહ્મણ, ગંધર્વ તથા બાળકના માતા પિતા બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી રાજકુમાર અવિક્ષિત પોતાના પ્રિય પુત્રને ગોદમાં લઈને ગંધર્વોની સાથે જ પોતાના પિતાના નગરમાં આવ્યા. પિતાના ઘરમાં આવીને તેમણે તેમના ચરણોમાં આદરપૂર્વક મસ્તક ઝુકાવ્યું તથા લજ્જાવતી ભામિનીએ પણ સસરાના ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે રાજા કરંદમ ધર્માસન પર વિરાજમાન હતા. અવિક્ષિતે પુત્રને લઈને કહ્યું, પિતાજી, માતાના કિમિચ્છક વ્રતમાં જે મેં પ્રતિજ્ઞા કરી હતી તે અનુસાર આપ ગોદમાં લઈને આ પુત્રનું મુખ જુઓ. આમ કહીને તેમણે પિતાની ગોદમાં બાળકને મૂકી દીધું અને તેના જન્મની બધી વાત યથાર્થ રીતે કહી સંભળાવી. રાજા કરંદમના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ ગયા. તેમણે પુત્રને છાતીએ લગાવીને પોતાના ભાગ્યની પ્રશંસા કરીને કહ્યું, હું બહુ જ ભાગ્યશાળી છું. ત્યાર પછી તેમણે ત્યાં આવેલા ગંધર્વોનો અર્ધ વગેરે દ્વારા સત્કાર કર્યો. તે સમયે એમને બીજી કોઈ વાતની યાદ ન રહી. તે નગરમાં ઘેર ઘેર આનંદ છવાઈ ગયો. બધા લોકો પ્રસન્ન થઈને કહેતા હતા, અમારા મહારાજને પુત્ર થયો છે. રાજા કરંદમે હર્ષમગ્ન થઈને બ્રાહ્મણોને રત્ન, ધન, ગાયો, વસ્ત્ર અને આભૂષણોનું દાન આપ્યું. તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દરરોજ વધવા લાગ્યો. તેને જોઈને પિતા વગેરેને બહુ પ્રસન્નતા થતી હતી. તે સર્વ લોકોનો પ્રિય હતો. થોડો મોટો થયા પછી ઉપનયન બાદ તેણે આચાર્યની પાસે રહીને પહેલા વેદોનો, પછી સમસ્ત શાસ્ત્રોના તથા અંતમાં ધનુર્વેદનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ભૃગુપુત્ર શુક્રાચાર્ય પાસેથી અન્ય વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ગુરુની પાસે વિનિત ભાવે મસ્તક ઝુકાવતો તથા સદા તેમને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરતો હતો. તે અસ્ત્રવિદ્યાનો જ્ઞાતા, વેદોના વિદ્વાન, ધનુર્વેદમાં પારંગત તથા સર્વ વિદ્યાઓમાં નિષ્ણાંત હતો. તે સમયે મરુદથી વધીને બીજું કોઈ ન હતું. આપણે આનો પાઠ બીજો આગળ સાંભળીશું.